સારું થયું તમે ના કાઢું તો નહીં તો બહુ ભડકાટ ને ભાઈ ત્યાં લમણે લખેલા હોય બરોબર લમણે લખેલા બહુ ભડકાટ ને ભાઈ આમ થઈ જશે ને તેમ થઈ જશે આમ થઈ જશે ને તેમ એ ભડકાટ કહેવાય ખરો કેના બે ભાઈ શા માટે પેસવો જોઈએ હું એમ પૂછું ખોટું ના કરતો હોય તો ભાઈ ના પેસે ખોટો ના કર્યું હોય તો ભાઈ ના પેસે પણ પેલા દિયા આવે તે પાકિસ્તાન વાળા દિયા થવાનું છે તે થવાનું છે એનો ભય રાખવાનો કોઈ અર્થ નથી ભય રાખવાથી કઈ પ્રશ્ન નું નિરાકરણ નથી થઈ જવું ખુલાસા બધા કેવાય પણ તો નહી રહેશે કે નહીં એ મારું ના તો બધું ખુલાસા નાખવાની કાઢ્યા હોય તો રહેતો ના ખરેખર નથી રહેતો તો રક્ષણ કરવાના ખુલાસા નાખવાની કાઢ્યા હોય ખુલાસા ખરી કાઢ્યા છે પ્રૂવ કરે છે છે ભાઈ તો બધા હોય જીવ ખોટી ખોટી ચિંતા ના અર્થમાં આપણે કરીએ એનો અર્થ તો નથી જ ને કશો આપણે ખોટી ચિંતા કરીએ એનો તો કશો અર્થ નથી ને વગર પણ ભાઈ ભાઈ ભાઈ રહ્યા કરે આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે પાણી દર દર રૂપિયા હે ને એટલે આવ્યું હોય તો પછી આની અંદર પેલું આપડે કહીએ છે ને કે રે જીવ સીધને ચિંતા કરે રે જીવ સીધને ચિંતા કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે કૃષ્ણ ભગવાન કહ્યું નહીં એટલે કહેવાનો મતલબ એ છે કે એટલે ચિંતા ખોટી કરવાનો તો કોઈ અર્થ જ નથી પણ તો એ થઈ જાય છે ને એ તો માનસ છે એ સ્ટેજ ઉપર નહીં પહોંચેલો તો કોઈક વાર ભય થાય પણ ખોટો ભય નહીં હોવો જોઈએ એ બી નક્કી છે બધું ખોટું જ છે આપ્યું બધી કહ્યું ચિંતા બધા બધી ખોટી જ છે ચિંતા કરવાથી કામ થઈ જાય ખરું ના થાય વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ડુ ધી વર્ક ચિંતા કરવાથી કામ નથી થતું કામ પણ તો શું થાય અમારે ચાર છોડ્યો છે એને કઈ ખબર છે કે મારે ચાર છોડ્યો પડ્યા છે આવું આવું બોલે હિન્દુસ્તાન પ્રજા કૃષ્ણ ના મહાવીર ના કોઈ ના ગોઠે જો કાલે ભાર્ગવ આવ્યા તો ભાર્ગવ કે રામભાઈ આ રાગદ્વેષ નું પરિણામ છે આ જે યાદ શક્તિ છે ને એ રાગદ્વેષ નું પરિણામ જગત માં જેટલું રાગદ્વેષ એટલી યાદ શક્તિ વધારે છે તમે રાગદ્વેષ નું પરિણામ બોલ્યા ને એ જગત માં જેટલું રાગદ્વેષ હોય એટલું એને યાદ શક્તિ વધારે હોય તમને જગત ની જોડે રાગદ્વેષ નહીં એમને યાદ નાખો તમને કોણ કોણ માણસ યાદ આવે કે જે વધારે રાગ હોય એ માણસ યાદ આવે અગર તો જેની જોડે ના ફાવતું હોય તે યાદ આવે બીજું કોઈ યાદ આવે નહી જેને શસ્ત્રો શાસ્ત્રો માં રાગ દેશો હોય તો શાસ્ત્રો બધા યાદ રહે અમારી યાદ શક્તિ જ નહીં બિલકુલ એવી યાદ શક્તિ જળ શક્તિ છે સંપૂર્ણ જળ શક્તિ છે કેદર શક્તિ છે એ તો ભૂલીએ જવાય યાદ શક્તિ વિસ્મરણ થાય ને અને પછી આમ આમ કર્યા કરે, આમ આમ કર્યા કરે, આમ કોતરે હો તારે યાદ આવે જો મને જ ના બને. અને તે ઘડી શું કરતો છો? કોમ્પ્યુટર ચલાવવાનો પ્રયત્ન કરતો હતો. તપ કરે છે થોડી વાર, થોડી વાર તપ કરે છે એટલે તૈયાર યાદ આવે. દાદા અમે તો સ્મૃતિ માંથી બોલીએ છીએ તો ઘણી ભૂલો પડે છે, આપ એક્ઝેક્ટ બોલો છો સાથી? એક્ઝેક્ટ બોલો છો તો કેવી રીતે સાથી? શું કહ્યું? અમે બધા બોલીએ છીએ તે સ્મૃતિ થી બોલીએ છીએ, યાદ લાવી લાવીને બોલીએ છીએ, વાંચેલું ગોખેલું ગમે છે. અને આપ જે કોઈ વસ્તુ નું વર્ણન કરો છો તે એક્ઝેક્ટ થાય છે સાથી? સહજ છે. સહજ એટલે જોઈએ બોલો છો? વિચાર નહીં, વિચાર આવે તો વિચાર આવે. સહજ અવિચાર દશા ગોઠે ગોઠે કર્યા કરો, ખાટલા ના ચાર પાયા ઘાલી ને પછી ખાટલો પાડો. અમે તો જે આવ્યું એ બી પાડીએ, જેટલા પાયા હોય એટલા. રાગ દે સંસાર ઉપર એટલો એટલું યાદ શક્તિ વધારે. અમને રાગ દે નહી યાદ શક્તિ ના, શું યાદ ના, યાદ દિવસે ને તારીખે યાદ ના. દુનિયા ચાલુ એ ખરા એવા માણસ ચલાય રહ્યા, શું કામના એ દિવસ જેને યાદ શક્તિ કે ચિંતા માણસ કામના શું આપણું? જે સાહજિક રીતે હોય, નેચરલ હોય, એ નેચરલ જે વસ્તુ છે સાહજિક છે એને તો ચલાવવું જ જોઈએ ને, કારણ કે એ તો સ્ફૂર્ણાથી આવે છે પ્રભુની. સાહજિક જે છે એને તો આપણે ચલાવવું જ જોઈએ ને, કારણ કે એ તો ભગવાનની સ્ફૂર્ણાથી આવે છે ને. ના પણ અમને કશું આ યાદ ના રહે બધું કામ છે, અમને દુનિયાનું શું કામ ના, કઈ કામના જ નહીં ને. કેમ નહીં કામના? શું કામ? કામના જરૂર છે કામના. તમે તમારા સંસર્ગમાં આવીને માણસ સન્માર્ગે વળી શકે છે ને? તમારા સંસર્ગમાં આવીને માણસ સન્માર્ગે વળી શકે છે ને? હા પણ તો પછી કામના તો ખરા જ ને, કરી શકીએ કશું, કામ ના કરી શકીએ ને. ખરું જે કરવાનું છે તે જ તમે કરી રહ્યા છો ને. એમ અમને અડે નહીં તોય કરી દેવું, અડે તોય શું ગઈકાલે એક બીજી હોય ફરી બેસતી વખત કઈ શ્રદ્ધા થી બેસતો છે? ગઈકાલે સિંગર ડૂબી ડૂબી હોય ફરી આજ બેવાન થાય તો કઈ શ્રદ્ધા થી બેસતો છે? મારી સ્ટીમર ડૂબવાની નથી એ શ્રદ્ધા થી એને બેઠેલો હોય. મારી સ્ટીમર ડૂબવાની નથી એ શ્રદ્ધા થી બેઠેલો હોય. એમ હું વ્યવહાર બેઠો છું તે નહીં ડૂબી છે એ શ્રદ્ધા થી બેઠેલો હોય. અને તે વખતે સંપૂર્ણ શ્રદ્ધા રાખેલી હોય કે પ્રભુ આ સ્ટીમર ને કશું નહીં કરે. કાલે પ્લેન બળી ગયું હોય ને આજે પ્લેન પર બેહવાન થાય, થોડું બળી ગયેલાનું જ્ઞાન છે પોતાની પાસે? ના એ તો આપણે વસ્તુ છે પ્લેન ની અંદર મુસાફરી કરીએ એટલે હું તમને એક દાખલો આપું કે હું આસામ જતો હતો પ્લેન ની. અમે તો એવું કેતા હતા જ્ઞાન નતું ને, અત્યારે જ્ઞાન એટલે અમને કશું હોય ને, અમને ભય કિયર હોય ને, તો જ્ઞાન નતું તારે ઉપાય ફરી કાઢેલા, જ્ઞાન નતું તારે તો સ્ટીમર બેહવાનું થાય ને, અને આગળ તારે ડૂબી હોય તો અમે સ્ટીમર બેસતી વખતે સ્ટીમર ને ફૂંક મારીએ, તારે જયારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી. જ્ઞાન નતું તારે અમારી પાસે આવા બધા સાધનો હતા છતાં ભડકતા નતા, આવા બધા સાધનો હતા. કરી શકાય જીવનના દરેક પગલે મન મજબૂત હોવું જોઈએ. મન મજબૂત હોવું જોઈએ. મન મન દરેક ને હોય ખરું. મન મજબૂત, શ્રદ્ધા મજબૂત હોવી જોઈએ એમ મારું કેવું છે. ના પણ મન બધાનું હોય ખરું. ચાલુ બંધેલું છે કોઈ બનાવ્યું છે. વિચારો વિચારો આપડે વિચાર ના કરીએ તો બને નહી, બંધ ના થઈ જાય. મનનો ફાધર કોણ? એનો જન્મ સી રીતે થયો? મન તમે છો કે મન તમારું છે? મન તમે છો કે તમારું મન છે? આપણું મન હોવું જોઈએ. એમનું છે મન? હા, આપણું હોવું જોઈએ. મન તમારું પણ એનો જન્મ છે. એટલે મનનો કંટ્રોલ, માઇન્ડ નો કંટ્રોલ આપણી પણ નહીં, આપણો કંટ્રોલ માઇન્ડ ઉપર હોવો જોઈએ. મનનો કંટ્રોલ કરીને શું કામ? મન એના ધર્મ છે. દરેક એના ધર્મ હોય એમાં તમને વાંધો છો. બરાબર. મનનો ધર્મ વિચાર કરવો, સારું વગર ખરાબ પણ વિચાર કરવો એનો ધર્મ છે. એનો કંટ્રોલ કરીને આપણે શું કામ? તો એક્ઝોસ્ટ થયા જ કરે છે નિરંતર. તમે તમારી જાતનો કંટ્રોલ કરો કે મનમાં એકાકાર નહીં થવાનો, મનમાં તન્માયકાર નહીં થવાનો, મનને જોયા કરવાનું શું શું થયે છે. જાતનો કંટ્રોલ કરશો હવે? હા. ક્યારથી કરશો? અત્યારથી. એમ જાતનો કંટ્રોલ કરવાનું કે મન તો એના સ્વભાવમાં છે. બિચારો સીધે એના સ્વભાવમાં છે. બાર પટીક વજાય તો આગળ ઓફિસમાં જયા કે ના જયા? અત્યારે આજે ના જવાનું છે. અત્યારે ચિત્ત ઓફિસમાં નથી. ના એ પણ કોઈ દાવ જાય ખરું? નહીં ઘેરથી તમે જમવા બેઠા મોડું થઈ ગયું તો જાય. હા તે ગળે છે. શું શું શું શું જોયા તો તમારે શું કરવું આવે છે? 75. હા બાકી સિનિયર છે, જૂના છે. દાદા ઉપવાસ જે કરે તેનું શારીરિક ફળ હોય કે બીજું મોક્ષનું ફળ હોય? ઉપવાસનું શારીરિક ફળ મળે કે પછી કોઈ મોક્ષનું ફળ મળે? એ ઉપવાસ ઉપયોગ પૂર્વક કરે તો મોક્ષનું ફળ મળે. ઉપયોગ પૂર્વક કરે તો? હા. અને ઉપવાસ ઉપવાસ ની ખાતરે કરે તો પછી ઉપવાસ નું શરીરનું ફળ મળે. શરીરનું ફળ મળે. દાદા ઉપયોગ પૂર્વક એટલે કેવો ઉપવાસ? જે હેતુ માટે કરે તે હેતુ નું ફળ. હેતુ માટે કરે તે હેતુ. શરીર ના હેતુ માટે કરે શરીર ને ફળ મળે છે. હેતુ પાછળ તે હેતુ પૂરો પૂરો પદ્ધતર હોવો જોઈએ. દાદા ઉપવાસ ની જયારે વાત નીકળી ને ત્યારે મને એવો અનુભવ થયેલો, મારે ત્યાં જઈને અમે બધા ખરા તે ઉપવાસ બધા રમત રમત માં ઉપવાસ છે. ચાર ઉપવાસ કરે ને તો ભૂખ ના લાગી. એ બધું પ્રકૃતિ ના હતી. પ્રકૃતિ ના. અને એક મને મળી ગયેલા છે ભાઈ, 5-6 ઉપવાસ કરેલા છે. પછી એમને માઠું લાગ્યું, મેં એમની સાતા ના પૂછી એટલે મને કે પાંચ પાંચ ઉપવાસ કરું છું, તમે સાતા પૂછતા નથી મને? સાતા હરદેવ કરે છે ઉપવાસ, પૂછે એટલા માટે. તમે વિવેક માં નથી રહેતા કે છે પાંચ પાંચ ઉપવાસ સુધી લાગણ ખેંચીએ છીએ, તમે અમને પૂછતા નથી? પૂછવું પડે ને, આપણે સાતા પાસા કેમ છે એટલે ચાલો રે. તમે અમારા વરઘોડામાં ના આવ્યા? અમારો અઠ્ઠાઈ નો વરઘોડો કાઢ્યો તો તમે તમે ના આવ્યા? વરઘોડામાં આઠ દાડા સુધી ઉપવાસ તમે કર્યો? વરઘોડામાં તપાસ કરે કોણ કોણ આવ્યું, કોણ કોણ જાણતા વેપાર હે, પોતાના માન નો જ વેપાર છે, હેતુ જ માન નો છે. પછી મોક્ષ ની શું કઈ વાત કહી, હેતુ શાનો છે? માન નો. પછી મોક્ષ ની વાતો કરવા જાય, હેતુ વગર ના ઉપવાસ. એને ભગવાને ઢોર લગણ કહ્યું છે. શું કહ્યું છે? અને ઉપવાસ તો શક્તિ પ્રમાણ કર્યું છે, શક્તિ પ્રમાણે તપ કરવું, શક્તિ પ્રમાણે ચઢા ચઢી ના કરો. તો આ રેસ કોર્સ નો એમ છે, રેસ કોર્સ પર ઘોડો દોડે એવો ઉપવાસ નો. આ ઘોડો છે નવી જાતનો, આ ઉપવાસ કરનારો ઘોડો જેમ પે રોડ પર ઘોડા હોય છે જોવાનો, આ રેસ કોર્સ નો. આ બધો મિથ્યાત્વ મોહ છે. પ્રશ્ન મોહ એટલે શું? અને આ મંદિર માં જાય મોહ લાગે તો મિશ્ર મોહ કેવાય. ક્યાં ના મોહ છે, નહીં નહીં મોહ છે. જ્ઞાન માં તો સમ્યક્ત્વ થાય ત્યાંથી જ્ઞાન કહેવાય, સંકેત થાય. સંકેત થયેલું તમે તમારે ગામમાં? સંકેત થયેલું કોઈ નથી. મોનું સ્વરૂપ શું અને જ્ઞાનનું સ્વરૂપ શું આ તો ત્યાં ચૌદે ધ્યાન બંધ થઈ જાય એટલે જોડવું કે સંકેત થયું. આરત ધ્યાન ચૌદે ધ્યાન હમજે પડે નામ જ પડે ને તમને છે તે શું નામ ભાઈ નું? રાવજીભાઈ. રાવજી માં અક્કલ નથી એમ કે તારે કશું અસર થાય? મૂરખ ગધેડા જેવો છે કે અસર થાય? ઝટકો લાગે ગેમ બો તો બીજો ઝટકો લાગે તેજ મો. રાતે 11 વાગે આવે પદ વિહોણા બધા સુઈ ગયા તો ઉઠાડે ઢંઢોળીને. 15 વિહોણા કે છે બધા આયા જ છે તમે તો આપણે શું કહીએ, પધારો પધારો ને. અને મનમાં એમ થાય કે વળી અત્યારે રાતે કે જ્યાં આવ્યા જો. અને પછી એ કહે છે કે ના હજુ તો જમવાના જ છે. એ તો પાછું મનમાં એમ થાય કે હા જમા એટલે મન બનાવો આમ તે બોલી, પણ મનમાં એમ થાય કે આ ક્યાંથી આવ્યા ભરી આવા, એ બધું આર્થન, એ મોટું મોહ, આ બધું મોહ જ છે ને. આ મોહ જતો રે, કોઈ ગારો પડે એ બધું થાય, ત્યાર પછી ના થાય ત્યારે જાણે મોહ ગયો. તમે સમજ પડે ને, પછી ગયો રહીશ તમારે, તમારે ગયો નથી બો, માજી જતો રહ્યો છે. અરે એ તો ફરી પવન આવતા પાસે ભડકો થાય પાછો, જે અગ્નિ છે અગી તો ઓછી થયેલી દેખાય, પણ પાછ પવન આવે તારે ભડકો થાય ના થાય. કોઈ થનછેડ ના હોય તો ઓછી થઈ દેખાય, પણ પવન આવે તારે ભડકો થાય જબરજસ્ત. એ બધા મોહ જ છે બધા. જેનો મોહ ગયો તેને સમ્યક થયો, મોહ ગયું કે સમ્યક થયો. મોહ નું સ્વરૂપ સમજાયું? મોહ બોલો, મોહ માં છો જ્ઞાન માં છો? બધા શાસ્ત્રો મોહ જાય એટલા માટે લખ્યો છે, અને જો મોહ ના ગયો જાય એવી સત્ય. માજી કે છે કે પોતાના સ્વરૂપ ને ઓળખવું પડે ને, પોતાના ઘર ને તો જાણવું પડે ને. તો કે પોતાના સ્વરૂપ નું લક્ષણ શું છે? લક્ષણ તો જ્ઞાની પુરુષ દેખાય તારે ખબર પડે, તો આ બધી ખબર કેમ પડે? એનું લક્ષણ તો જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત લક્ષણ, એવો લક્ષણ છે. પણ એમાં બોલવું તેથી શું વધશે? એ તો શાસ્ત્ર લખેલું જ છે ને બધું. એ તો વાંચી વાંચી ને ફર્યા કર્યા કે છે, એ તો વાંચી વાંચી ને ફર્યા કર્યા. ના પણ તો એ ગતિ હારી થાય, આમ કે હું પેલા કરતા ગતિ હારી થાય, કશું ના કરે ને તેને કહેતો કે કરે તો ગતિ હારી થાય. બહારગામ થી આવેલો હોય તો બધા મોહ ગયેલો હોય છે, એમને સંછેડીએ તો અકળી જાય, અકળી જાય તો મોહ જ છે બધું. તને આક્રમણ થઈ જાય છે હમણાં મારે તો ગારો પડે તો લુગડા કાઢી લે તો શરમ ના આવે. એ મોહ ગયો કેવાય, મોહ ગયો કેવાય ને. ચિંતા થાય છે, ચાર વસ્તુ નથી થઈ, ચાર આવ્યું. આ જાય તાર જ્ઞાન નું સ્વરૂપ આવે. મમતા જાય તાર જ્ઞાન નું સ્વરૂપ, મમતા જતી રે. કપાવ લખે છે ને, સ્ત્રી પુત્ર એ મારા નથી, હું શુદ્ધાત્મા છું, એ લખે છે ને. મમતા જાય તારે જ્ઞાન થઈ ગયા, થોડી ઘડી તો અડધી ગઈ છે ને. કેટલા વર્ષથી કરો છો? બે ત્રણ વર્ષથી. કશું ના કરીએ ત્યારે તો સારું છે. એને સ્થિર રાખીએ, અત્યારે જે પરિણામ છે એને સ્થિર રાખીએ, બીજું શું કરીએ? એમ આપણા મારા નથી. એમ સ્થિર તો પવન ના આવ્યો હોય તો હજી સંચેડે નહીં, તો હજી સ્થિર કોક સંચેડે. તમારા અક્કલ નથી એટલે આવી બન્યું. એને સ્થિર ના કહેવાય. તમે ગાળો બાળો શું કરો? બગડે નહી કશું, મન બંધ કશું. હવે ત્યારે મોક્ષ આપે, મોક્ષ નું દાર આપવા આવ્યો ત્યારે મોક્ષ મળે. મોક્ષ નું દાન આપેલું હોય બધાને, એક અવતાર પછી મોક્ષ થઈ જવાય. અહીંથી જ થઈ ગયેલો હોય. બેન પૂછે છે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? એમ કાયમ નો સુખ, દુઃખ આવે ને એમનો મોક્ષ. તમને કાયમ નું સુખ ના ગમે? સનાતન સુખ એમનો મોક્ષ. સનાતન સુખ, આ સુખ ગમે છે? આવું દુઃખ પછી સુખ, સુખ આવે પછી દુઃખ આવે તે પેલું સનાતન દુઃખ આવે જ નહીં, એમનો મોક્ષ. તમારે દુઃખ આવે છે નહી, એમનો મોક્ષ કહેવાય. મકાન માં રહ્યો છે ત્યાં મોહ કયો છે? ભગવાન ભક્તિ કરે ને મોહ કયો? ત્યાં સંસાર માં મોહ હતો, આ મોહ વર્ગ્યો પાછો. પોતાના આત્મા ના મોહ વર્ગે તારે હાથે, નહી તો ત્યાં સુધી બધો સંસાર નો મોહ છે. આત્મા કેટલો વખત યાદ રહે? એટલે અખંડ જ રાખવો પડે ને, ઉપયોગમાં અખંડ રાખવો પડે ને. રહે છે કે કેટલો વખત? ખુબ ગાળ ના મળે તો હું દસ બે બ્યાસી ભરૂચ સાંજે જ્ઞાન ધન દિન 50 જણ જ્ઞાન આપ્યું. શાંતિ એ ટેમ્પરરી ના, શાંતિ કરે છે એના પસંદ વધારે, એના પસંદ વધારે. શાંતિ પરમેનન્ટ બેઝ પર છે એમ. એ તો બહુ આનંદી છે, બહુ ખુશ મિજાજી છે. એ પ્રશ્ન એવો કરે છે કે માણસ ને પ્રમાણિક તો રહેવું છે, તો પ્રમાણિક રહેવાતું નથી. અપ્રમાણિક તો થાય ને, પ્રમાણિક ના ચાર ને નફો થયો ને, પ્રમાણિક માં ના રેવાય, પ્રમાણિક તો રેવાય છે. વાંધો શું, ગમતું નથી આ પ્રમાણિક રહેવું? નથી ગમતું એટલે જ ને, નથી ગમતું. પ્રમાણિક પણ ગમે છે અને આમાં અપ્રમાણિક પણ કરે તો દુઃખ થાય, બીજું તો કઈ નહીં. તો દુઃખ થાય, આપણે શું દુઃખ થાય? એ અપ્રમાણિક પણ એને જોખમદારી પર કરે છે તો આપણે શું દુઃખ? જોખમદારી નહીં છે આપણે, વસ્તુને પ્રોત્સાહન આપવું પડે એટલે દુઃખ તો થાય ને. ખોટી વસ્તુને પ્રોત્સાહન આપીએ એટલે દુઃખ તો થાય ને. ખોટી વસ્તુને તમે પ્રોત્સાહન આપો એટલે દુઃખ જ થવું કહેવાય ને એમ. આપણે એની જવાબદારી પર કરે તો આપણે શું લેવા દેવા? એ તો આ બધો એવું બધું જવાબદારી, લોકો ગેટ ગેટો કાપે, બકરા કાપે, એનું બધું કેવા આપણે જોવા દઈએ? આપણે આપણે તો ટચમાં આવે એટલી પાંચ ઘડી જો બરોબર. પ્રમાણિક પણ તમને ગમે છે બહુ? પ્રમાણિક અમે તો રહીએ જ છીએ, એ તો રહે જ છે. તમારી વ્યાખ્યા પ્રમાણે શું પુરુષાર્થ એટલે શું એ તમે સમજાવો એમ. તમારી વ્યાખ્યા પ્રમાણે પુરુષાર્થ એટલે બીજી કોઈ વસ્તુ ની જરૂરિયાત ના પડે, સ્વતંત્ર હોય એના પુરુષાર્થ કહેવાય. આપડે અહીંથી જવાનું છે તો આપડે કઈ ગઈકાલે આવ્યા, આજ કેમ ના આવે? પુરુષાર્થ કરતા નથી એની પગ ચાલતો હતો, તું ચાલતો હતો કહી દે ને. પુરુષાર્થ માં બીજું કોઈ વસ્તુ ના હોય. સત્સંગ ની વાત પૂછો. તારીખ 11/2/82 હરિવર્ધનભાઈ સામે ત્યાં ભરૂચ સવારે પૈગામ હોય તે અહી લોકોને પહોંચાડે ખુદાના પૈગામ. એ પૈગંબર સાહેબ છે અને પ્રતિનિધિ એટલે તો ખુદાની સુધે સત્તા આપેલી હોય સહયોગ કરવાની. પ્રતિનિધિ જે સરકાર પ્રતિનિધિ હોય તો ભૂલવું પડે એ તો ભૂલાતું છે. કોઈ કોઈ કહે હું મમ્મત હું મમ્મત, એના માટે કઈક કરવું પડે. એના માટે કઈક કરવું પડે. હા બરોબર. ઊંઘી જવાનો જ છું ને, દુનિયા જાય છે ઊંઘી જવાનો જ છું ને. આપડે ધંધો નહીં કરવો, એટલો ઓછો ધંધો. એ છોડવા થોડો ટાઈમ છે, મહેનત કરવી પડે, તપ કરવું પડે, બધું કરવું પડે, ત્યારે છૂટે. એ થોડો ટાઈમ જાય, મહેનત કરવી પડે, તપ કરવું પડે, ત્યારે એ જાય. ના પણ ચેતના રાજમાં તો સારું કહેવાય નહીં? સારું તો સોદા બધા કઈ કરાય નહીં. આપડે તો ગોદાના રાજમાં જ કરવું પડે. આ ભાગ છે ગોદાનો, પેલો બધો ચેતન નો. ચેતાના ભાગમાં જવું ના જોઈએ. બરાબર. મલિદા બલિદા ખવડાવતા છે ને ચેતન. ચેતન ભંગડા ઉમેરવા છે, બધું કરે એ શેતાન ના હિસાબે ચાલે નહી બધું. બાકી ભક્ત ને શું જરૂર છે આ બધાની? પ્રતિનિધિ ભેગા થાય ને ત્યારે એના માટે આ બધી માથાકૂટ છે. એ મટાડવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ હોય તેથી કઈ નર્દા લુકી ભરાય. મુશ્કેલ હોય તો મુશ્કેલ પાર લાવવાનો. ખુદાના પ્રતિનિધિ રાગ ખુશ કરે ને તો ખુદા ભેગા થાય, ખુદા અંતર્ષણ થાય. કેમ મબત ભી બોલતા નહીં? કશું બોલું, સાંભળું જ આવે. થોડો બેસું છું. અરે આ જો મારી જોડે બેસે વાલિયા થઈ ગયા. એમના વિચારોમાં બહુ ફેર પડી ગયો. એમના વિચારોમાં બહુ ફેર પડી ગયો છે. કોઈ સ્ત્રી જોડે બીજી પણ છે, પણ બહાર મન ના બગડે એટલું રહેજે. તારું મન બગડે નહી કે દ્રષ્ટિ બગડે નહી, બગડે એવી હોય તો ફરી પડી જઈ ગયા છે. ચાર સુધી પડી પડી ગઈ પણ બહાર દ્રષ્ટિ ના પડી જઈ. સાચી વાત કઈ છે પેગંબર સાહેબ? લોકોની દ્રષ્ટિ નહીં બગડતી હોય, બીજી કેમ પડતા નથી? અને આપડા લોકો દ્રષ્ટિ નહી બગડતી કોઈ ને? હે, છૂટ જ નહીં વધારે. આ લોકો ચાર છૂટ આપી, દ્રષ્ટિ ના બગડવી જઈ ગઈ. નહી તો પછી શું સજા હોય છે? આંખે ફોડી નાખવા સજા હોય ને? પથ્થર મારીને મારવાનો હુકમ છે. પથ્થર મારીને મારવાનો હુકમ. કાયદા કડક. વાલિયા કેટલી ઉંમર ના છે? ખુદાના હુકમ થી જગત નું કલ્યાણ કરવા નીકળ્યા છે. આવું જગત રહેવું ના જોઈએ ને. થશે ખરો ફાયદો? થાય. થાય થાય કે છું. તો પેલા જાઓ, તમારે વજન તેલ લાવો પેલા નું. જે ઝીણી વાત હતી, જાડી વાત હતી તે કોરમ લખાઈ, અને ઝીણી વાત હતી તે પેંગલ સાહેબ ને પેંગલ સાહેબ ની મહી હતી, હૃદયમાં હતી. ખુદા ની પાસે બધી ઝીણી વાતો રહી, થોડીક પેગંબર સાહેબ ના હાથમાં આવી. શું? ખુદા ની પાસે બહુ ઝીણી વાત, પણ કેવી રીતે અહીંયા આગળ શબ્દોમાં આવે ને, શબ્દોમાં આવે તો લોકોને સમજ પડે થોડી ઘણી, તે બધી ના સમજ પડે, કોક ના સમજ પડે. કુરાન કેટલા માણસ સમજે? થોડાક. થોડાક. સરકાર ને સહી કરી આપે કે ના કરી આપે? એ ખુદા ના પ્રતિનિધિ ને ખુશ કર્યા લોકોએ. બધે ખુદા દેખાય, ગધેડા કુતરા બધા બરાબર. પછી આવો કઈ પ્રશ્ન રહ્યો? નહી. નમસ્કાર નું કામ થઈ ગયું. બઉ ભેગા થાય છે ને, શું કરવાનું પછી ત્યારે? હવે જે થવાનું હોય તે થાય, આપણને એવી ત્યારે શું થવાનું છે ખબર નથી. હું એટલો સમજુ કે તમે મને એક તમાચો માર્યો હોય તો મારે તમને મારવો પડે એ નક્કી વાત છે. હું એટલું સમજું કે તમે મને એક તમાચો માર્યો હોય તો મારે તમને એક તમાચો મારવો પડે એ નક્કી વાત છે. નક્કી વાત છે નઈ? હા, મારે ના મારવો પડે તો મારવો પડે. શું કરો પછી? કરશો શું? તે તો શું કા ગાળી દેશો? એવી જ ના જોઈએ. ગાળ ખાવી હોય તો ગાળ આપવી પડે. ચેતા નું રાજ વધી ગયું. ચેતા નું રાજ વધી ગયું. બાકી મારા અંદર જે વસ્તુ છે એ તમારા અંદર છે, તમારા અંદર જે વસ્તુ છે એ મારા અંદર છે, એક જ છે. પછી સવાલ પેદા થતો જ નથી. હા બરોબર. ચેતાન્ય બધું વધી ગયું છે ને? કોઈ ચેતાન્ય અત્યારે મળે છે તમને? બધા બહુ મળે જ ને. એ પછી જે જે કરે છે તો શું કરે છે? એમના બાજુ કાપવાની. શું કરવાનું? બાજુ કાપી લેવાય. બ્રાહ્મણ ચાલવાની બાજુ બાજુ કાપવાની. એમ કે તમે મને સમજાવો કે ક્યાંથી લાવ્યો? તમે સમજાવો. આ મહેનત કરો એટલું તમને મળે. મહેનત નસીબ કરી ક્યાંથી લાવ્યા તમે? મહેનત તો બધા કઈ પાંચ મળે છે, પચીસ મળે છે. આગલો અવતાર પાછલો અવતાર પડે, માનવો પડે. વાત સાચી છે. એક હોવા મળે છે, પચાસ મળે છે. એક આખો દાડો મહેનત કરે છે તો હજી 8000 રૂપિયા મળે છે. આખો દાડો મહેનત કરે તો 8 રૂપિયા હજી મળે. બધા જય શ્રી પૈગંબર સાહેબ ખુદાના પ્રતિનિધિ ના કહેવાય? અરે પૈગમ પ્રતિનિધિ એટલે એમનો અધિકાર. પાવર ઓફ એટોર્ની. પાવર ઓફ એટોર્ની. એકાગ્રતા આવી જાય, એકાગ્રતા નથી રહેતી. બેંક માં રૂપિયા 5000 આપે, 1000 રૂપિયા નોટો હજી ઘડો ખરા. બેંક માં નોટો આપે તો કેમ આત્મામાં રુચિ ઉભી થાય એવા કોઈ એવા આશીર્વાદ આપી દો તો રુચિ ઉભી થાય અમને. હા, આત્મામાં રુચિ થાય એવા આશીર્વાદ આપી દો. નવસારી તરફ જઈએ અને અમદાવાદ આવે ખરો? નવસારી તરફ આપડે કઈ ભૂકો પૂછે ક્યાં છે અમદાવાદ આવ્યા? અમદાવાદ ગાડી ના બેસી ક્યાં બેઠા નથી આ બધું તો કલમો પ્રમાણે બધું ઘણું ખરું છે.